श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 37 ब्राह्मणों की जीविका उपयोगी कर्म अने तेमनु महत्व तथा गायों महिमा अने गोदान नु फल। नारद जी पूछ्यू, प्रभु उत्तम ब्राह्मण की पूजा करीने तो बधा लोको श्रेष्ठ गति प्राप्त करे छे, परंतु जे तेमने कष्ट आपे छे तेमनी केवी गति थाय छे? ब्रह्माजी बोलिया, शुद्धाथी संतप्त थयेला उत्तम ब्राह्मणों जे लोको पोतानी शक्ति अनुसार भक्तिपूर्वक सत्कार करता नथी तेओ नरक में पड़े छे। जेओ क्रोधपूर्वक कठोर शब्दों में ब्राह्मण की निंदा करीने तेने दरवाजा पर थी काढ़ी मूके छे, तेओ अत्यंत घोर महारोरो अने कृच नरक में पड़े छे तथा नरक में निकली कीड़ा थाय छे। त्यांथी छूटीने चांडाळ योनि में जन्म ले छे, पछी रोगी अने दरिद्री थईने ભૂખથી પીડાય છે। તેથી ભૂખથી વ્યાકુળ થઈને ઘેર આવેલા બ્રાહ્મણનું કદી અપમાન કરવું નહીં। જે દેવતા અગ્નિ અને બ્રાહ્મણને માટે નહીં આપવું આવું કહે છે, તે 100 વાર નીચ યોનિમાં જન્મ લઈને અંતમાં ચાંડાળ થાય છે। જે બ્રાહ્મણ ગાય માતા પિતાને ગુરુને લાત મારે છે, તેને રોરો નરકમાં નિવાસ નક્કી છે, ત્યાંથી તેનો કદી ઉદ્ધાર થતો નથી। જો પુણ્યવશ જન્મ થઈ જાય થઈ પણ જાય તો પણ તે અપંગ થાય છે, સાથે જ અત્યંત દીન દુઃખી અને શોકથી વ્યતીત રહે છે। આ પ્રમાણે 3 જન્મ સુધી કષ્ટ ભોગવ્યા બાદ જ તેનો ઉદ્ધાર થાય છે। જે પુરુષ નિર્દયતાપૂર્વક બ્રાહ્મણને મારે છે તે 1 કલ્પ સુધી ઘોર નરકમાં નિવાસ કરે છે અને પછી કૂતરાની યોનિમાં જન્મ લે છે। ત્યાર પછી ચાંડાળ યોનિમાં જન્મ લઈને દરિદ્રી અને ઉદાર શૂળનો રોગી થાય છે। માતા પિતા બ્રાહ્મણ સ્નાતક તપસ્વી અને ગુરુજનોને ક્રોધપૂર્વક મારીને મનુષ્ય દીર્ઘકાળ સુધી કુંભીપાક નરકમાં પડ્યો રહે છે, ત્યારબાદ તે કીટ યોનિમાં જન્મ લે છે। બેટા નારદ, જે બ્રાહ્મણને કઠોર શબ્દો બોલે છે તેના શરીરમાં 8 પ્રકારનો ચર્મરોગ થાય છે, ખંજવાળ, દરાજ, ચકતામ, સફેદ દાગ, સિદ્ધમ તથા 3 મહાકુષ્ઠ એવો કાળો કોડ, સફેદ કોડ અને અત્યંત દારૂણ કુષ્ઠ રોગ થાય છે। જેઓ જાણી જોઈને મહાપાતકમાં પ્રવૃત્ત થાય છે અથવા મહાપાપી પુરુષોનો સંગ કરે છે અથવા અતિ પાપનું આચરણ કરે છે તેના શરીરમાં 3 પ્રકારના કુષ્ઠ થાય છે। સંસર્ગથી અથવા પરસ્પર સંબંધ થવાથી મનુષ્યમાં રોગ ફેલાય છે, તેથી વિવેકી પુરુષે કુષ્ઠરોગીથી દૂર રહેવું, તેનો સ્પર્શ થઈ જાય તો તરત સ્નાન કરી લેવું। પતિત, કુષ્ઠરોગી, ચાંડાળ, ગોભક્ષી, કૂતરું, રજસ્વલા સ્ત્રી અને ભીલનો સ્પર્શ થઈ જાય તો તરત સ્નાન કરવું જોઈએ। જે બ્રાહ્મણની ન્યાયોપાર્જિત જીવિકા તથા તેના ધનનું અપહરણ કરે છે તે અક્ષય નરકમાં પડે છે। જે ચુગલીખોર લોકો બ્રાહ્મણોના છિદ્રો શોધ્યા કરે છે તેને જોઈને અથવા સ્પર્શ કરીને સ્નાન કરવું જોઈએ। બ્રાહ્મણના ધનનો જો કોઈ પ્રેમથી ઉપભોગ કરે તો પણ તે ધન ઉપભોક્તાની 7 પેઢીઓને બાળી નાખે છે અને જે જબરજસ્તી છીનવી લઈને તેનો ઉપભોગ કરે છે તેની તો આગળ પાછળની 10-10 પેઢીઓ નષ્ટ થઈ જાય છે। વિષને વિષ કહેતા નથી, પરંતુ બ્રાહ્મણનું ધન જ વિષ છે। વિષ તો માત્ર ખાનારને જ મારે છે, પરંતુ બ્રાહ્મણનું ધન પુત્ર પોત્રાદીનો પણ નાશ કરી નાખે છે। જે મોહવશ માતા બ્રાહ્મણી અને ગુરુપત્ની સાથે સમાગમ કરે છે તે ઘોર રોરો નરકમાં પડે છે, ક્યાંથી તેનો ઉદ્ધાર થવો અશક્ય છે? નારદજીએ પૂછ્યું, પિતાજી બધા બ્રાહ્મણોની હત્યાથી સરખું જ પાપ લાગે છે કે કોઈમાં ઓછું અને કોઈમાં વધારે? પણ જો ઓછું વધારે થતું હોય તો કેમ, એનું યથાર્થ કારણ કહો। બ્રહ્માજીએ કહ્યું, બેટા બ્રહ્મહત્યાના પાપની જે વાત કહેવામાં આવી છે તે કોઈ પણ બ્રાહ્મણનો વધ કરવાથી લાગુ થાય છે, બ્રહ્મહત્યારો ઘોર નરકમાં પડે છે। આ સંદર્ભમાં થોડું બીજું પણ કહેવાનું છે, સાંભળો। વેદ શાસ્ત્રોના જ્ઞાતા જીતેન્દ્રિય અને ક્ષોત્રિય બ્રાહ્મણની હત્યા કરવાથી કરોડો બ્રહ્મહત્યાનો દોષ લાગે છે। શૈવ અને વૈષ્ણવ બ્રાહ્મણને મારવાથી તેનાથી પણ 10 ગણો અધિક પાપ થાય છે, પોતાના વંશના બ્રાહ્મણનો વધ કરવાથી તો નરકમાંથી કદી ઉદ્ધાર થતો નથી. ત્રણ વેદોનો જ્ઞાતા એવા સ્નાતકની હત્યા કરવાથી જે પાપ લાગે છે તેની કોઈ સીમા જ નથી. ક્ષત્રિય, સદાચારી તથા તીર્થ સ્નાન અને વેદ મંત્રથી પવિત્ર બ્રાહ્મણના વધથી થનારા પાપનો પણ કદી અંત આવતો નથી. જો કોઈના દ્વારા પોતાની બુરાઈ થતા બ્રાહ્મણ પોતે શોકવશ પ્રાણ ત્યાગી દેતો તો બુરાઈ કરનાર મનુષ્ય બ્રહ્મ હત્યારો જ સમજવામાં આવે છે. કઠોર શબ્દો અને કઠોર વર્તાવથી વ્યથિત થયેલો બ્રાહ્મણ જે અત્યાચારી મનુષ્યનું નામ લઈ લઈને પોતાના પ્રાણ ત્યાગે છે તેને બ્રહ્મ તેને બધા ઋષિ મુનિ દેવતા અને બ્રહ્મ જ્ઞાનીઓએ બ્રહ્મ હત્યારો કહ્યો છે. આવી હત્યાનું પાપ તે દેશના નિવાસીઓને રાજાને લાગે છે, તેથી તેઓને બ્રહ્મ હત્યાનું પાપ કહીને તેમના પિતરો સહિત નરકમાં નાખવામાં આવે છે. વિદ્વાન પુરુષ મૃત્યુ પર્યંત ઉપવાસ અનશન કરનારા બ્રાહ્મણને મનાવે, તેને પ્રસન્ન કરીને અનશન છોડાવવાનો પ્રયત્ન કરે. જો કોઈ નિર્દોષ પુરુષને નિમિત્ત બનાવીને કોઈ બ્રાહ્મણ પોતાના પ્રાણ ત્યાગે છે તો તે સ્વયં બ્રહ્મહત્યાના ઘોર પાપનો ભાગી થાય છે. જેનું નામ લઈને મરે છે તે નહીં, જે અધમ બ્રાહ્મણ પોતાના કુટુંબનો વધ કરે છે તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જો કોઈ આતતાઈ બ્રાહ્મણ મારી નાખવા માટે પોતાની પાસે આવી રહ્યો હોય અને પ્રાણ લેવાની ચેષ્ટા કરતો હોય તો તેને અવશ્ય મારી નાખો. આમ કરવાથી તે બ્રહ્મ હત્યાનો ભાગી થતો નથી. જે ઘરમાં આગ લગાડે છે, બીજાને ઝેર આપે છે, ધન ચોરી લે છે, સુતેલાને મારી નાખે છે તથા જમીન અને સ્ત્રીનું અપહરણ કરે છે, આ છ આતતાઈ માનવામાં આવ્યા છે. અગ્નિદો ગર્દશ્વૈવ ધનહારી ચ સુતત્ગ્ન ક્ષેત્ર દ્વારા પહારી ચપટ સડે તે યાતતાયન. અધ્યાય 48મો શ્લોક 58. સંસારમાં બ્રાહ્મણ જેવો કોઈ પૂજનીય નથી જે જગતનો ગુરુ છે. બ્રાહ્મણને મારવાથી જે પાપ થાય છે તેનાથી વધીને બીજું કોઈ પાપ નથી. નારદજીએ પૂછ્યું, હે સુરશ્રેષ્ઠ, પાપથી દૂર રહેનારા દ્વિજે કઈ વૃત્તિનો આશ્રય લઈને જીવન નિર્વાહ કરવો જોઈએ? આનું યથાવત વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, બેટા, માગ્યા વિના મળેલી ભિક્ષા ઉત્તમ વૃત્તિ બતાવવામાં આવી છે. ઉચ્છ વૃત્તિ તેનાથી પણ શ્રેષ્ઠ છે. ઉચ્છ વૃત્તિ કહેતા લણી લીધેલું ખેતર, ખરું અથવા ઉઠી ગયેલા બજારથી અન્નનો એક એક કણ વીણી લાવીને તેનાથી નિર્વાહ કરવાનું નામ ઉચ્છ વૃત્તિ છે. શ્રેષ્ઠ મુનિઓ ઉચ્છ વૃત્તિનો આશ્રય લઈને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. યજ્ઞમાં આવેલા બ્રાહ્મણને યજ્ઞની સમાપ્તિ થઈ ગયા પછી યજમાન પાસેથી જે દક્ષિણા મળે છે તે તેના માટે ગ્રાહ્ય વૃત્તિ છે. દ્વિજોને ભણાવીને અથવા યજ્ઞ કરાવીને તેની દક્ષિણા લેવી જોઈએ. ભણવું ભણાવવું તથા ઉત્તમ શુભ માંગલિક કર્મ કરીને પણ તેમણે દક્ષિણા લેવી જોઈએ. આ જ બ્રાહ્મણોની જીવિકા છે. દાન લેવું એ તેમના માટે અંતિમ વૃત્તિ છે. તેમનામાંથી જેઓ શાસ્ત્ર દ્વારા જીવિકા ચલાવે છે તેઓ ધન્ય છે. વક્ષ અને લતાના સહારે જેમની જીવિકા ચાલે છે તેઓ પણ ધન્ય છે. બ્રાહ્મણોચિત વૃત્તિના અભાવમાં બ્રાહ્મણોએ ક્ષત્રિય વૃત્તિ દ્વારા જીવન નિર્વાહ કરવો જોઈએ. તેવી અવસ્થામાં ન્યાયયુક્ત યુદ્ધનો અવસર ઉપસ્થિત થતા યુદ્ધ કરવું એ તેમનું કર્તવ્ય છે. તેમણે વીર વ્રતનું આચરણ કરવું જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૃત્તિ દ્વારા રાજા પાસેથી જે ધન પ્રાપ્ત કરે છે તે બ્રાહ્મણ શ્રાદ્ધ અને દાન માટે પવિત્ર માનવામાં આવ્યો છે. તે બ્રાહ્મણે સદા પાપથી દૂર રહીને વેદ અને ધનુર્વેદ બંનેનો અભ્યાસ કરવો જોઈએ. જે બ્રાહ્મણ ન્યાયોચિત યુદ્ધમાં સામેલ થઈને સંગ્રામમાં શત્રુ સાથે લડતા લડતા મરાઈ જાય છે તે વેદ પાઠીઓ કરતા પણ દુર્લભ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ધર્મ યુદ્ધનો જે પવિત્ર વર્તાવ છે તેનું યથાર્થ વર્ણન સાંભળો. ધર્મ યુદ્ધ કરનારા યોદ્ધા સામે લડે છે. કદી કાયરતા દેખાડતા નથી તથા જે પીઠ દેખાડી ચૂક્યો છે, જેની પાસે કોઈ હથિયાર ન હોય અને જે યુદ્ધ ભૂમિથી ભાગીને જઈ રહ્યો હોય આવા શત્રુ પર પાછળથી પ્રહાર કરતા નથી. જે દુરાચારી સૈનિક વિજયની ઈચ્છાથી વિકર્ણ યુદ્ધથી વિમુખ, પતિત, મૂર્છિત, અસત, શુદ્ર, સ્તુતિપ્રિય અને શરણાગત યુદ્ધને શરણાગત શત્રુને યુદ્ધમાં મારી નાખે, તેઓ નરકમાં પડે છે. આ ક્ષત્રિય વૃત્તિ સદાચારી પુરુષો માટે પ્રશંસાને પાત્ર છે. આનો આશ્રય લઈને સમસ્ત ક્ષત્રિયો સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. ધર્મ યુદ્ધમાં શત્રુનો સામનો કરતા મૃત્યુને પ્રાપ્ત થવું ક્ષત્રિયને માટે શુભ છે. તે પવિત્ર થઈને બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને એક કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યારબાદ તે સાર્વભૌમ એટલે ચક્રવર્તી રાજા થાય છે. તેને સર્વ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે. તેનું શરીર નિરોગ અને કામદેવ જેવું સુંદર હોય છે. તેના પુત્રો ધર્મશીલ, સુંદર, સમૃદ્ધશાળી અને પિતાની રુચિ અનુસાર ચાલનારા હોય છે. આ પ્રમાણે ક્રમશઃ 7 જન્મ સુધી તે ક્ષત્રિયો ઉત્તમ સુખનો ભોગ કરે છે. આનાથી વિપરીત જેઓ અન્યાયપૂર્વક યુદ્ધ કરે છે, તેઓ ચિરકાળ સુધી નરકમાં રહે છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ શ્રેષ્ઠ ક્ષત્રિય વૃત્તિનો આશ્રય લેવો જોઈએ. ઉત્તમ બ્રાહ્મણ આપત્તિ કાળમાં વૈશ્ય વૃત્તિથી વેપાર અને ખેતી દ્વારા પણ જીવિકા ચલાવી શકે છે, પરંતુ તેને બીજાની પાસે વેપાર અને ખેતીનું કામ કરાવવું જોઈએ. પોતે બ્રાહ્મણોચિત કર્મનો ત્યાગ ન કરે. વૈશ્ય વૃત્તિનો આશ્રય લઈને જો બ્રાહ્મણ અસત્ય બોલે કે કોઈ વસ્તુની વધારે પ્રશંસા કરે તો લોકોને ઠગવાના કારણે તે દુર્ગતિની પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારના અવાસ્તવિક દ્રવ્યોના વેપારથી બચીને બ્રાહ્મણ કલ્યાણનો ભાગી થાય છે. તોલવામાં કદી અસત્યપૂર્ણ વર્તાવ કરવો નહીં, કેમ કે તોલ ધર્મ પર જ પ્રતિષ્ઠિત છે. જે ત્રાજવામાં તોલતી વખતે છળ કરે છે તે નરકમાં પડે છે. જે દ્રવ્ય તોલ્યા વિના જ વેચવામાં આવે છે તેમાં પણ જૂઠ કપટ ન કરવા જોઈએ. આ પ્રમાણે મિથ્યા વર્તાવ ન કરવો જોઈએ, કેમ કે મિથ્યા વ્યવહારથી પાપની ઉત્પત્તિ થાય છે. સત્યથી વધીને ધર્મ અને જૂઠથી વધીને કોઈ પાપ નથી. તેથી સર્વ કાર્યમાં સત્યને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તુલે અસત્યમ ન કર્તવ્યમ તુલા ધર્મ પ્રતિષ્ઠતા છલભાવમ તુલે કૃત્વા નરકમ પ્રતિપદ્યતે અતુલમ ચાપી યદ દ્રવ્યમ તત્ર મિથ્યા પરિત્યજેત એવમ મિથ્યા ન કર્તવ્યા મુષા પાપ પ્રસૂતિકા નાસ્તિ સત્યાત પરો ધર્મો નાનુતાત્મતા પાતકમ પરમ નારનુતા તત્પાતકમ પરમ અતઃ સર્વેષુ કાર્યેષુ સત્યમેવ વિશિષ્યતે. અધ્યાય 45મો, શ્લોક સંખ્યા 93-96. જો એક બાજુ 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અને બીજી બાજુ સત્યને ત્રાજવામાં મૂકીને તોલવામાં આવે તો 1000 અશ્વમેઘ યજ્ઞ કરતા સત્યનું પલડું ભારે હોય છે. જે સર્વ કાર્યોમાં સત્ય બોલે છે અને મિથ્યાનો પરિત્યાગ કરે છે તે બધા દુઃખોમાંથી પાર થઈ જાય છે અને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. યો વદેત સર્વ કાર્યેષુ સત્યમ મિથ્યા પરિત્યજેત સનિત્ય રસ્તે દુર્ગાણી સ્વર્ગમ ક્ષયમશુન્નતે. અધ્યાય 45મો, શ્લોક સંખ્યા 97-98. બ્રાહ્મણ બીજા માણસ દ્વારા વેપાર કરાવી શકે છે, પરંતુ તેણે અસત્યનો ત્યાગ કરવો જ જોઈએ. તેણે જે નફો થાય તેમાંથી પ્રથમ તીર્થોમાં દાન કરે અને બાકી રહે તેનો ઉપભોગ કરે. જે બ્રાહ્મણ વેપાર વૃત્તિથી ન્યાયપૂર્વક કમાયેલા ધનને પિતૃઓ, દેવતાઓ અને બ્રાહ્મણોના નિમિત્તે દાન કરે છે તો તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. વેપાર લાભદાયી વ્યવસાય છે, પરંતુ તેમાં બે મોટા દોષ આવી જાય છે. લોભ ન છોડો અને જૂઠું બોલીને માલ વેચો. વિદ્વાન પુરુષ આ બંને દોષોનો પરિત્યાગ કરીને કમાણી કરે. વેપારમાં કમાયેલા ધનનું દાન કરવાથી તે અક્ષય ફળનો ભાગી થાય છે. એ તો દોષો મહાંતો ચ વાણિજ્ય લાભ કર્મણી લોભા નામ પરિત્યાગો મૃષાગ્રાહ્યશ્વ વિક્રય. એ તો દોષો પરિત્યજ કુર્યા દર્શાર્જનમ બુદ્ધ અક્ષયમ લભતે દાનાદ. 45મો અધ્યાય 107-108 શ્લોક સંખ્યા. નારદ. પુણ્ય કર્મમાં લાગેલા બ્રાહ્મણે આ પ્રમાણે ખેતી કરવી જોઈએ. જેને તેણે અડધા દિવસ બપોરે અડધા દિવસ એટલે કે બપોર સુધી ચાર બળદને હળમાં જોતરવા, ચારના અભાવમાં ત્રણ બળદોને પણ જોતરી શકાય છે, બળદો પાસે એટલું કામ ન લેવું કે તેમને આખો દિવસ વિશ્રામ કરવાનો મોકો જ ન મળે. દરરોજ બળદોને ચોર અને વાઘ વગેરેથી રહિત સ્થાનમાં જ્યાંથી ઘાસ કાપવામાં ન આવ્યું હોય ત્યાં લઈ જઈને ચરાવવા, તેમને જરૂરી ઘાસ ખાવા માટે આપવું અને પોતે હાજર રહીને તેમના ઘાસ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તેમના રહેવા માટે ગૌશાળા બનાવરાવી જ્યાં કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય. દધાદ ઘાસમ યથેષ્ટમ ચ નિત્યમાતિષ્ઠયેત સ્વયં ગોષ્ઠમ ચ કાર્યેત તત્ર કિંચિદ્ધ્ન વિવર્જિતમ. 45મો અધ્યાય 109મો શ્લોક. ત્યાંના ગોબર મૂત્રને વિખરાયેલા ઘાસ હટાવીને ગૌશાળાને હંમેશા સાફ રાખવી. ગૌશાળામાં દેવતાઓનો નિવાસ છે તેથી ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. વિદ્વાન પુરુષે પોતાના શયનકક્ષના જેવી ગૌશાળા પણ સાફ રાખવી, તેની ફરશને સમતલ બનાવી તથા પ્રયત્નપૂર્વક એવી વ્યવસ્થા કરવી કે જેથી ત્યાં ઠંડી હવા અને ધૂળથી રક્ષણ મળે. ગાયને પોતાના પ્રાણ જેવી સમજો, તેના શરીરને પોતાનું શરીર જેવું માનો. આપણા શરીરમાં જેમ સુખ દુઃખ થાય છે તેમાં તેવા જ ગાયના શરીરમાં પણ થાય છે. આવું સમજીને ગાયના કષ્ટને દૂર કરવા અને તેને સુખ મળે એવો પ્રયત્ન કરવો. જે આ બધી બાબતોનું ધ્યાન રાખીને ખેતી કરે છે તે બળદને જોતરવાના દોષથી મુક્ત અને ધનવાન થાય છે. જે દુર્બળ રોગી અત્યંત નાની અવસ્થાના અથવા વધારે ઘરડા બળદ પાસે કામ લઈને તેને કષ્ટ આપે છે તેને ગૌહત્યાનું પાપ લાગે છે. જે એક બાજુ દુર્બળ અને બીજી બાજુ બળવાન બળદને જોતરીને જમીન ખેડે છે તેને ગૌહત્યા જેવા પાપના ભાગી થવું પડે છે, એમાં સહેજ પણ શંકા નથી. જે ચારો ખવડાવ્યા વિના જ બળદને હળમાં જોતરે છે તથા ઘાસ ખાઈ રહેલા અને પાણી પી રહેલા બળદને હાંકીને લઈ જાય છે તે પણ ગૌહત્યાના પાપનો ભાગી થાય છે. દુર્લભમ પીડયે દસ્તુ તથૈવ ગદ સંયુક્તમ અતિ બાલાતિ વૃદ્ધક્ચ સગોહત્યામ સમાલભેત વિષમમ વાહ્યે દસ્તુ દુર્બલેન બલેન ચ સગોહત્યા સમમ પાપમ પ્રાપ્નોતિહ ન સંશય યો વાહ્યે દ્વિના સંશયમ ખાદંતમ ગામ નિવારયેત મોહાતૃણમ જલમ વાપી સ ગોહત્યા સમમ લભેત. અધ્યાય 45મો શ્લોક સંખ્યા 114 થી 116. અમાર સંક્રાંતિ તથા પૂર્ણિમાએ હળ જોડવાથી 10,000 ગૌહત્યાનું પાપ લાગે છે. જે ઉપરોક્ત તિથિઓએ ગાયના શરીરમાં સફેદ અને વિવિધ રંગબેરંગી રચના કરીને કાજળ પુષ્પ તથા તેલ દ્વારા તેમની પૂજા કરે છે તે અક્ષય સ્વર્ગનું સુખ ભોગવે છે. જે દરરોજ બીજાની ગાયને થોડું ઘાસ નાખે છે તેના સમસ્ત પાપો ક્ષીણ થઈ જાય છે. જેવું બ્રાહ્મણનું મહત્વ છે તેવું જ ગાયનું પણ મહત્વ છે. બંનેની પૂજાનું ફળ સમાન છે. વિચાર કરવાથી મનુષ્યમાં બ્રાહ્મણ મુખ્ય અને પશુઓમાં ગાય. નારદજીએ પૂછ્યું, હે નાથ, તમે કહ્યું કે બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના મુખથી થઈ છે, પછી ગાયોની તેમની સાથે તુલના કઈ રીતે કરી શકાય? આ વિશે મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે. બ્રહ્માજીએ કહ્યું, બેટા, પ્રથમ ભગવાનના મુખમાંથી મહાન તેજોમય પુંજ પ્રગટ થયું. તે તેજથી સર્વપ્રથમ વેદની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી ક્રમશઃ અગ્નિ, ગાય અને બ્રાહ્મણ આ બધા અલગ અલગ ઉત્પન્ન થયા. મેં સંપૂર્ણ લોક અને ભુવનોની રક્ષાને માટે પૂર્વકાળમાં એક વેદમાંથી ચાર વેદોનો વિસ્તાર કર્યો. અગ્નિ અને બ્રાહ્મણ દેવતાઓને માટે હવિષ્ય ગ્રહણ કરે છે અને હવિષ્ય ઘી ગાયોથી ઉત્પન્ન થાય છે. તેથી આ ચારેય આ જગતના જન્મદાતા છે. જો આ ચાર મહત્વના પદાર્થ આ વિશ્વમાં ન હોત તો આ સંપૂર્ણ ચરાચર જગત નષ્ટ થઈ જાત. એ પદાર્થો સદા જગતને ધારણ કરીને સ્થિત છે, જેનાથી સ્વાભાવિક રીતે આ જગત સ્થિત છે. બ્રાહ્મણ દેવતા તથા અસુરોએ પણ ગાયની પૂજા કરવી જોઈએ, કેમ કે ગાય બધા કાર્યોમાં ઉદાર અને વાસ્તવમાં બધા ગુણોની ખાણ છે. તે સાક્ષાત સંપૂર્ણ દેવતાઓનું સ્વરૂપ છે. બધા પ્રાણીઓ પર તેની દયા વરસતી હોય છે. પ્રાચીન કાળમાં સર્વના પોષણ માટે મેં ગાયને ઉત્પન્ન કરી હતી. ગાયની દરેક વસ્તુ પવિત્ર છે અને તે પૂરા સંસારને પવિત્ર કરી દે છે. ગાયનું મૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી આ પંચગવ્યોનું પાન કરવાથી શરીરની અંદર પાપ રહેતું નથી. તેથી ધાર્મિક પુરુષ દરરોજ ગાયના દૂધ, દહીં અને ઘીનું સેવન કરે છે. ગવ્ય પદાર્થ બધા દ્રવ્યોમાં શ્રેષ્ઠ, શુભ અને પ્રિય છે. જેને ગાયનું દૂધ, દહીં અને ઘી ખાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી તેના માટે અન્ય પદાર્થો વ્યર્થ છે. અન્ન વગેરે 5 રાત્રિ સુધી, દૂધ 7 રાત્રિ સુધી, દહીં 20 રાત્રિ સુધી અને ઘી 1 માસ સુધી શરીરમાં પોતાનો પ્રભાવ રાખે છે. જે સતત 1 માસ સુધી ગવ્ય વિનાનું ભોજન કરે છે તે મનુષ્યના ભોજનમાં પ્રેતોનો ભાગ મળે છે. તેથી પ્રત્યેક યુગમાં બધા કાર્યો માટે એકમાત્ર ગાય જ ઉત્તમ માનવામાં આવી છે. ગાય સદા અને સર્વકાળે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય ગાયની એકવાર પ્રદક્ષિણા કરીને તેને પ્રણામ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગનું અક્ષય સુખ ભોગવે છે. જેમ દેવતાઓના આચાર્ય બૃહસ્પતિજી વંદનીય છે, જે પ્રમાણે ભગવાન લક્ષ્મીપતિ સર્વના પૂજ્ય છે, તે જ પ્રમાણે ગાય પણ વંદનીય અને પૂજ્ય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને ગાય અને તેના ઘીનો સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગાયો દૂધ અને ઘી આપે છે, તે ઘી દૂધની ઉત્પત્તિમાં કારણ છે. તેની તે ઘીની નદીઓ છે. આવી ગાયો સદા મારે ઘેર હયાત રહે. ધૃત ક્ષીર પ્રદા ગાવો ધૃત યોન્યો ધૃતોદ્ભવા ધૃત નદ્યો ધૃતાવસ્થાસ્તા મે સંતુ સદા ગૃહે. 45મા અધ્યાયમાં 149મો શ્લોક. ઘી મારા સંપૂર્ણ શરીર અને મનમાં દ્રઢ રહે. ગાયો સદા મારી આગળ રહે, તે જ મારી પાછળ રહે. મારા બધા અંગોને ગાયોનો સ્પર્શ પ્રાપ્ત થાય, હું ગાયોની વચ્ચે નિવાસ કરું. ગાવો મમાગ્રતો નિત્યમ ગાવ પૃષ્ઠથ એવચ ગાવસ્વ સર્વ ગાત્રેષુ ગવામ મધ્યે વસામ્યહમ. 45મો અધ્યાયનો 150મો શ્લોક. આ મંત્રનો દરરોજ સવારે અને સાંજે શુદ્ધ ભાવે આચમન કરીને જપ કરવો જોઈએ. આમ કરવાથી તેના બધા પાપોનો ક્ષય થઈ જાય છે તથા તે સ્વર્ગલોકમાં પૂજાય છે. જેમ ગાય આદરને પાત્ર છે, જેવા બ્રાહ્મણ છે તેવા ભગવાન શ્રી વિષ્ણુ, જેવા ભગવાન શ્રી વિષ્ણુ છે તેવા જ શ્રી ગંગાજી પણ છે. આવેલા સાક્ષાત ધર્મના સ્વરૂપ માનવામાં આવ્યા છે. ગાયો મનુષ્યનું બધું જ છે અને મનુષ્ય ગાયોનું બધું છે. જે ઘરમાં ગાય નથી તે ઘર બંધુ રહિત છે. 6 અંગો, પદો અને ક્રમો સહિત સંપૂર્ણ વેદ ગાયોના મુખમાં નિવાસ કરે છે. તેમના શિંગડામાં સદા ભગવાન શ્રી શંકર અને શ્રી વિષ્ણુનો વાસ છે. ગાયના ઉદરમાં કાર્તિકેય, મસ્તકમાં બ્રહ્મા, લલાટમાં મહાદેવજી, શિંગડાના અગ્રભાગમાં ઇન્દ્ર, બંને કાનોમાં અશ્વિની કુમાર, નેત્રોમાં ચંદ્રમા અને સૂર્ય, દાંતોમાં ગરુડ, જીભમાં સરસ્વતી દેવી, અપાન એટલે ગુદામાં બધા તીર્થો, મૂત્રસ્થાનમાં ગંગાજી, રૂવાટામાં ઋષિ, મુખ અને પૃષ્ઠભાગમાં યમરાજ, જમણા પડખામાં વરુણ અને કુબેર, ડાબા પડખામાં તેજસ્વી અને મહાબળી યક્ષ, મુખની અંદર ગંધર્વ, નાકના અગ્રભાગમાં સર્પ, ખરીઓના પાછળના ભાગમાં અપ્સરાઓ, ગોબરમાં લક્ષ્મી, ગૌમૂત્રમાં પાર્વતી, પગના અગ્રભાગમાં આકાશચારી દેવતા, રંભાવાના અવાજમાં પ્રજાપતિ અને સ્તનોમાં 4 સમુદ્રોનું નિવાસ છે. જે દરરોજ સ્નાન કરીને ગાયોને સ્પર્શ કરે છે તે મનુષ્ય બધી પ્રકારના સ્થૂળ પાપોથી પણ મુક્ત થઈ જાય છે. જે ગાયોના પગથી ઉડેલી ધૂળને માથા પર ધારણ કરે છે તેને તીર્થ સ્નાનનું ફળ મળે છે તથા સર્વ પાપોથી છુટકારો મળે છે. નારદજીએ પૂછ્યું, ગુરુશ્રેષ્ઠ, પરમેષ્ઠિન, અલગ અલગ રંગની ગાયોમાં કોના દાનથી ક્યુ ફળ મળે છે તે જણાવો. બ્રહ્માજીએ કહ્યું, બેટા, બ્રાહ્મણને શ્વેત ગાયનું દાન કરીને મનુષ્ય ઐશ્વર્યશાળી થાય છે, સદા મહેલમાં નિવાસ કરે છે તથા ભોગ સામગ્રીઓ અને સુખ સંપત્તિથી સંપન્ન થાય છે. તુમારા જેવા રંગવાળી ગાય સ્વર્ગપ્રદ અને સંસારના પાપોથી છુટકારો પાવનારી છે. કપિલા ગાયનું દાન અક્ષય ફળ પ્રદાન કરનારું છે. કાળી ગાયનું દાન કરીને મનુષ્ય બધા કષ્ટોથી મુક્ત થઈ જાય છે. ભૂરા રંગની ગાય સંસારમાં દુર્લભ છે. ગૌર વર્ણની ગાય સંપૂર્ણ કુળને આનંદ આપનારી છે. લાલ આંખોવાળી ગાય રૂપના અભિલાષી દાતાને રૂપ આપે છે. નીલા રંગની ગાય ધનાભિલાષી દાતાની કામના પૂરી કરે છે. એક જ કપિલા ગાયનું દાન કરીને મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં જે પાપ થયા હોય મન વચન અને ક્રિયાથી તે બધા કપિલા ગાયના દાનથી નાશ પામે છે. અને દાતા વિષ્ણુ રૂપે વૈકુંઠમાં નિવાસ કરે છે. જે 10 ગાયોનું દાન કરે છે તથા જે ભાર વહન કરવામાં સમર્થ એવા એક જ બળદનું દાન કરે છે તે તો તે બંનેનું સમાન ફળ મળે છે એવું બ્રહ્માજીનું કહેવું છે. જે પુત્ર પિતૃઓના ઉદ્દેશથી સાંઢ છોડે છે તેના પિતૃઓ પોતાની ઈચ્છા અનુસાર વિષ્ણુ લોકમાં સન્માનિત થાય છે. છોડેલો સાંઢ કે દાનમાં આપેલી ગાયોના જેટલા રૂંવાટા હોય છે તેટલા હજારો વર્ષો સુધી દાતા સ્વર્ગનું સુખ ભોગવે છે. છૂટો મૂકેલો સાંઢ પોતાની પૂંછથી જે જળ ફેંકે છે તે 1000 વર્ષો સુધી પિતૃઓને તૃપ્ત કરે છે. તે પોતાની ખરીઓથી જેટલી જમીન ખોદે છે, જેટલા રોડા અને કીચડ ઉછાળે છે તે બધા લાખ ગણા થઈને પિતૃઓ માટે શ્રદ્ધારૂપ થઈ જાય છે. જો પિતાની હયાતીમાં માતાનું મૃત્યુ થઈ જાય તો તેને સ્વર્ગ પ્રાપ્તિ માટે ચંદન ચર્ચિત ગાયનું દાન કરવું જોઈએ. આમ કરવાથી દાતા પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે તથા ભગવાન શ્રી વિષ્ણુની જેમ પૂજાઈને અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે. બધી પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત દર વર્ષે બચ્ચું આપનારી નવી દુધાર ગાય પૃથ્વી સમાન માનવામાં આવે છે. તેના દાનથી ભૂમિદાનનું ફળ મળે છે. તેનું દાન કરનાર મનુષ્ય ઇન્દ્ર તુલ્ય થાય છે અને પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે ગાયનું હરણ કરીને તેના વાછરાના મૃત્યુનું કારણ બને છે તે મહાપ્રલય સુધી કીડીઓથી ખદબદતા કુવામાં પડ્યો રહે છે. ગાયોનો વધ કરનાર મનુષ્ય પોતાના પિતૃઓ સહિત ઘોર રોરો નરકમાં પડે છે. જે આ પવિત્ર કથાને એકવાર પણ બીજા લોકોને સંભળાવે છે તેના બધા પાપોનો નાશ થઈ જાય છે તથા તે દેવતાઓની સાથે આનંદનો ઉપભોગ કરે છે. જે આ પરમ પુણ્યમય પ્રસંગનું શ્રવણ કરે છે તે 7 જન્મોના પાપોથી તરત મુક્ત થઈ જાય છે. અધ્યાય 37મો પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.